श्री पद्म पुराण उत्तरखंड अध्याय 72 श्रीमद भगवद गीता ना 13मा ने 14मा अध्यायों नु महात्म्य श्री महादेव जी कहे छे। हे पार्वती, हवे 13मा अध्याय ना अगाध महिमा नु वर्णन सांभळो। ते सांभळीने तमने बहु प्रसन्नता थशे। दक्षिण दिशा मा तुंगभद्रा नामनी एक बहु मोटी नदी छे। तेना किनारे हरिहरपुर नामनो रमणीय नगर वसेलू छे। त्या साक्षात भगवान हरिहर बिराजमान छे, जेमना दर्शन मात्रथी परम कल्याणनी प्राप्ति थाय छे। हरिहरपुरमां हरिदीक्षित नामना एक क्षत्रिय ब्राह्मण रहता हता। ते तपस्या ने स्वाध्यायमां संलग्न तथा वेदोना पारगामी विद्वान हता। तेमनी एक स्त्री हती, जेने लोको दुराचारा कहीने बोलावता हता। आ नाम प्रमाणे ज तेना कर्म पण हता। ते सदा पति साथे कटु भाषण करती हती। ते कदी पण तेनी साथे शयन तेने कदी पण तेनी साथे शयन कर्यु नहीं। पति साथे संबंध राखनारा जेटला लोको घेर आवता ते बधाने धमकावती अने स्वयं काम थी उन्मत थईने निरंतर व्यभिचारीओनी साथे रखड़िया करती हती। एक दिवस नगर ने आम तेम आवता जता पूर्वासियों थी भरेलू जोई ने तेने निर्जन अने दुर्गम वन में पोताना माटे अलग स्थान बनावी लीधु। एक वार ते रात्रे पोताना घरना द्वारा खुला मूकीने तेना निर्जन स्थान पर चाली गई। ए समय ते अत्यंत कामातूर हती। ते त्याना दरेक कुंजमा तथा वृक्ष नीचे जई जईने कोई प्रियतमने शोधवा लागी। परंतु ते बधा स्थाने तेनो परिश्रम व्यर्थ गयो। तेने प्रियतमाना दर्शन न थया। त्यारे ते स्त्री ते वनमा विविध प्रकारनी वातो कहीने विलाप करवा लागी। चारे दिशाओमा फरी फरीने वियोगजन्य विलाप करती ते स्त्रीनो अवाज सांभळीने कोई सूई रहेलो वाघ जागी गयो अने उछड़ीने ते स्थान पर पहोंच्यो ज्यां ते रड़ी रही हती। त्या ते स्त्री पण तेने आवतो जोईने कोई प्रेमीनी आशंकाथी तेनी सामे पहोंची जवाने माटे वृक्षलताओनी ओटमांथी बहार आवी। ते समये वाघे आवीने तेने नखोना प्रहारथी जमीन पर पाड़ी दीधी। आवी स्थितिमां पण ते कठोर वाणीमां बूमो पाड़ती पूछी बैठी, अरे वाघ, तू शा माटे मने मारवा माटे अहीं आव्यो छो? प्रथम मारी बधी वातोनो जवाब आप, पछी मने मार। तेनी आ वात सांभळीने प्रचंड पराक्रमी वाघ शणवार माटे तेने पोतानो कोळियो बनावता अटकी गयो अने हसतो एम बोल्यो, दक्षिण देशमां मलापहा नामे एक नदी छे। तेना तट पर मुनिपर्णा नगरी छे। त्यां पंचलिंग नामे प्रसिद्ध साक्षात भगवान शंकर निवास करे छे। ते नगरीमां हूँ ब्राह्मण कुमार थईने रहेतो हतो। नदीना किनारे एकलो बेसी रहेतो अने जे यज्ञना अधिकारी नथी तेवा लोको पासे पण यज्ञ करावीने तेमनुं अन्न खातो हतो। एटलुं ज नहीं, धनना लोभथी हूँ सदा पोताना वेदपाठना फळने पण वेच्या करतो हतो। मारो लोभ त्यां सुधी वधी गयो हतो के अन्य भिक्षुओने गाळो आपीने काढी मूकतो अने पोते बीजानुं नहीं आपवा योग्य धन पण आप्या विना ज हमेशा लई लेतो हतो। ऋण લેવાના બહાને હું બધા લોકોને ઠગતો હતો। ત્યાર પછી થોડા સમય પછી હું વૃદ્ધ થયો। મારા વાળ સફેદ થઈ ગયા, આંખે દેખાતું ન હતું અને બધા દાંત પડી ગયા। છતાં મારી દાન લેવાની આદત છૂટી નહીં। પર્વ આવે ત્યારે પ્રતિગ્રહના લોભથી હું હાથમાં દર્ભ લઈને તીર્થમાં ચાલ્યો જતો હતો। બાદમાં જ્યારે મારા બધા અંગો શિથિલ થઈ ગયા ત્યારે હું કેટલાક ધૂર્ત બ્રાહ્મણોના ઘેર માગવા ખાવા માટે ગયો। તે સમયે મારા પગે કૂતરું કરડી ગયું ત્યારે હું મૂર્છિત થઈને જમીન પર પડી ગયો અને મારા પ્રાણ નીકળી ગયા। ત્યાર પછી હું આ વાઘ યોનિમાં ઉત્પન્ન થયો। ત્યારથી આ ઘોર વનમાં રહું છું તથા પોતાના પૂર્વના પાપોને યાદ કરીને ક્યારેક ધાર્મિક મહાત્મા યતિ સાધુ પુરુષ તથા સતી સ્ત્રીઓને હું ખાતો નથી। પાપી દુરાચારી તથા કુલટા સ્ત્રીઓને હું મારું ભક્ષ્ય બનાવું છું, તેથી કુલટા હોવાને કારણે હું તને અવશ્ય ખાઈ જઈશ। આમ બોલીને તે પોતાના તીક્ષ્ણ નખોથી તેના શરીરના ટુકડા કરીને ખાઈ ગયો. ત્યાર પછી યમરાજના દૂતો તે પાપીની સ્ત્રીને સંયમની પુરીમાં લઈ ગયા. ત્યાં યમરાજની આજ્ઞાથી દૂતોએ અનેકવાર તેને વિષ્ઠા મૂત્ર અને રક્તથી ભરેલા ભયંકર કુંડોમાં નાખી કરોડો કલ્પો સુધી તેમાં રાખ્યા. પછી તેને ત્યાંથી 100 મન્વંતર સુધી રોરો નરકમાં રાખી. પછી ચારે બાજુ મોઢું કરીને દિનભાવે રડી રહેલી તે પાપીણીને ત્યાંથી ખેંચીને દહનાનંદ નામના નરકમાં નાખી દીધી. તે સમયે તેના વાળ છૂટા થઈ ગયા હતા અને શરીર ભયાનક દેખાતું હતું. આ પ્રમાણે ઘોર નરક યાતના ભોગવી લીધા પછી તે પાપીણી આ લોકમાં આવીને ચાંડાળ યોનિમાં ઉત્પન્ન થઈ. ચાંડાળના ઘરમાં પણ તે પૂર્વ જન્મના અભ્યાસથી પૂર્વવત પાપોમાં પ્રવૃત્ત રહી. પછી તેને કોઢ અને રાજ્યક્ષમા રોગ થઈ ગયો. આંખોમાં પીડા થવા લાગી. પછી થોડા સમય બાદ તે ફરી પોતાના નિવાસ સ્થાન પર ગઈ, જ્યાં ભગવાન શિવના અંતઃપુરની સ્વામીની જંભકા દેવી બિરાજમાન છે. ત્યાં તેમણે એક વાસુદેવ નામના એક પવિત્ર બ્રાહ્મણના દર્શન કર્યા, જે નિરંતર ગીતાના 13મા અધ્યાયનો પાઠ કરતો રહેતો હતો. તેના મુખેથી ગીતાનો પાઠ સાંભળતા તે ચાંડાળ શરીરથી મુક્ત થઈ ગઈ અને દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગમાં ચાલી ગઈ. શ્રી મહાદેવજી કહે છે, હે પાર્વતી, હવે હું ભવબંધનથી મુક્ત થવાના સાધનભૂત 14મા અધ્યાયનું મહાત્મ્ય કહું છું. તમે ધ્યાનથી સાંભળો. સિંહલ દ્વીપમાં વિક્રમ વેતાલ નામના એક રાજા હતા, જે સિંહ જેવા પરાક્રમી અને કળાઓના ભંડાર હતા. એક દિવસ તેઓ શિકાર કરવા માટે ઉત્સાહ સાથે રાજકુમારો સહિત 2 કુતરીઓને સાથે લઈને વનમાં ગયા. ત્યાં પહોંચ્યા બાદ તેમણે એક તીવ્ર ગતિથી ભાગી રહેલા સસલાની પાછળ પોતાની કૂતરીને છોડી દીધી. ત્યારે તે સસલું એવું ભાગ્યું કે જાણે ઉડી રહ્યું હોય. દોડતા દોડતા જ્યારે તે થાકી ગયું ત્યારે તે એક મોટા ખાડામાં પડી જવા છતાં તે કૂતરીના હાથમાં ન આવ્યું અને એવા સ્થાન પર જઈ પહોંચ્યું જેનું વાતાવરણ બહુ જ શાંત હતું. ત્યાં હરણાઓ નિર્ભય થઈને ચારે બાજુ વૃક્ષોની છાયામાં બેસી રહેતા હતા. વાંદરા પણ નીચે પડેલા નાળિયેરના ફળ અને પાકેલી કેરીઓથી તૃપ્ત રહેતા હતા. ત્યાં સિંહ હાથીના બચ્ચા સાથે રમતા અને સાપ નિડરતાપૂર્વક મોરની પાંખોમાં ઘૂસી જતા હતા. તે સ્થાન પર એક આશ્રમમાં વત્સ નામના મુનિ રહેતા હતા. તેઓ જીતેન્દ્રિય અને શાંત ભાવે સતત ગીતાના 14મા અધ્યાયનો પાઠ કર્યા કરતા હતા. આશ્રમની પાસે જ વત્સ મુનિના કોઈ શિષ્ય પોતાના પગ ધોયા હતા. તેના પાણીથી ત્યાંની માટી ભીની થઈ ગઈ હતી. સસલાનું જીવન થોડું બાકી હતું. તે આપતું આવીને તે કીચડમાં પડી ગયું. તે માટીના સ્પર્શથી તે સસલું સંસાર સાગરથી પાર થઈ ગયું અને દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં ચાલ્યું ગયું. પછી કૂતરી તેનો પીછો કરતી ત્યાં આવી. ત્યાં તેના શરીર પર પણ કીચડના થોડા છાંટા લાગી ગયા. પછી ભૂખ તરસની પીડાથી રહિત થઈને કૂતરીનું શરીર છોડીને તે રમણીય દિવ્યાંગના બની ગઈ. ત્યાં ગંધર્વોથી સુશોભિત દિવ્ય વિમાન પર આરૂઢ થઈને તે પણ સ્વર્ગલોકમાં ચાલી ગઈ. આ જોઈને મુનિના મેઘાવી શિષ્ય સ્વકંદર હસવા લાગ્યા. તે બંનેના પૂર્વ જન્મના વેરનું કારણ વિચારીને તેમને બહુ આશ્ચર્ય થયું હતું. તે સમયે રાજાના નેત્ર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે બહુ જ ભક્તિપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું, હે વિપ્રવર, આ નીચ યોનિમાં પડેલા બંને પ્રાણી કૂતરી અને સસલું અજ્ઞાની હોવા છતાં પણ જે સ્વર્ગમાં ચાલ્યા ગયા એનું શું કારણ છે એ મને કહો. શિષ્યે કહ્યું, હે ભૂપાલ, આ વનમાં વત્સ નામના બ્રાહ્મણ રહે છે. તેઓ મોટા જીતેન્દ્રિય મહાત્મા છે. ગીતાના 14મા અધ્યાયનો સદા પાઠ કર્યા કરે છે. હું તેમનો જ શિષ્ય છું. મેં પણ બ્રહ્મ વિદ્યામાં વિશેષતા પ્રાપ્ત કરી છે. ગુરુજીની જેમ હું પણ ગીતાના 14મા અધ્યાયનો દરરોજ પાઠ કરું છું. મારા પગ ધોયા પછીના જળમાં અળોટવાના કારણે આ સસલું કૂતરીની સાથે સ્વર્ગલોકને પ્રાપ્ત થયું છે. હવે હું મારા હસવાનું કારણ કહું છું. મહારાષ્ટ્રમાં પ્રત્યુદક નામે એક મોટું નગર છે. ત્યાં કેશવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, જે મહાન કપટી હતો તેની પત્નીનું નામ વિભો વિલોભના હતું. તે સ્વચ્છંદ વિહાર કરનારી હતી, તેથી ક્રોધપૂર્વક જન્મભરના વેરને યાદ કરીને બ્રાહ્મણે પોતાની સ્ત્રીનો વધ કરી નાખ્યો અને તે પાપથી તેને સસલાની યોનિમાં જન્મ મળ્યો. બ્રાહ્મણી પણ પોતાના પાપને કારણે કુતરી થઈ. શ્રી મહાદેવજી કહે છે, આ કથા સાંભળીને શ્રદ્ધાળુ રાજાએ ગીતાના 14મા અધ્યાયનો પાઠ આરંભ કરી દીધો, એનાથી તેમને પરમ ગતિની પ્રાપ્તિ થઈ. અધ્યાય 72મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.